पारा नंबर 10 वालमु والمساكين وابن السبيل إن كنتم آمنتم بالله وما أنزلنا على عبدنا يوم الفرقان يوم التقى الجمعان અને તમને જાણ થાય કે જે કઈ માલે ગનીમત એટલે કે લડાઈમાં હાથ લાગેલો માલ તમે પ્રાપ્ત કર્યો છે તેનો પાંચમો હિસ્સો અલ્લાહ અને તેના રસૂલ અને સગાઓ અને અનાથ તથા મોહતાજ લોકો અને મુસાફરો માટે છે. જો તમે ઈમાન લાવ્યા છો અલ્લાહ ઉપર અને એ વસ્તુ ઉપર જે ફેસલાના દિવસે એટલે કે બંને સેનાઓની લડાઈના દિવસે અમે પોતાના બંદા ઉપર ઉતારી હતી, તો આ હિસ્સો ખુશીથી ચૂકવો. અલ્લાહ દરેક વસ્તુ કરવા ઉપર શક્તિમાન છે. યાદ કરો એ સમયે જ્યારે તમે ખીણની આ તરફ હતા અને તેમણે બીજી બાજુ પડાવ નાખ્યો હતો અને કાફલો તમારાથી નીચે એટલે કે કિનારાની તરફ હતો. જો ક્યાંક પહેલાથી જ તમારી અને તેમની વચ્ચે મુકાબલા અંગે નક્કી થઈ ગયું હોત તો તમે ચોક્કસ એ વખતે પોતાને બચાવી નીકળી જાત. પરંતુ જે કંઈ બન્યું તે એટલા માટે હતું કે જે વાતનો ફેંસલો અલ્લાહ કરી ચૂક્યો હતો તેને જાહેર કરે, જેથી જેને મરવાનું છે તે સ્પષ્ટ નિશાની સાથે મરે અને જેને જીવતા રહેવાનું છે તે સ્પષ્ટ નિશાની સાથે જીવતો રહે. બેશક અલ્લાહ સાંભળનાર અને જાણનાર છે. અને યાદ કરો એ સમયે જ્યારે હે નબી અલ્લાહ તેમને તમારા સ્વપ્નમાં થોડા દેખાડી રહ્યો હતો. જો ક્યાંક તે તમને તેમની સંખ્યા વધુ દેખાડી દેત તો ચોક્કસ તમે લોકો હિંમત હારી બેસત અને લડાઈની બાબતમાં ઝઘડવાનું શરૂ કરી દેત. પરંતુ અલ્લાહે જ આનાથી તમને બચાવ્યા, બેશક તે હૃદયના રહસ્યો પણ જાણે છે. અને યાદ કરો, જ્યારે મુકાબલાના સમયે અલ્લાહે તમારી નજરોમાં દુશ્મનોને થોડા દેખાડ્યા અને તેમની નજરોમાં તમને ઓછા કરીને રજૂ કર્યા, જેથી જે વાત બનવાની હતી તેને અલ્લાહ કરી દેખાડે, અને છેવટે બધા જ મામલા અલ્લાહની જ સમક્ષ રજૂ થાય છે. હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, જ્યારે તમારે કોઈ જૂથનો મુકાબલો કરવાનો હોય તો મક્કમ રહો અને અલ્લાહને પુષ્કળ પ્રમાણમાં યાદ કરો. આશા છે કે તમને વિજય પ્રાપ્ત થશે. અને અલ્લાહ અને તેના રસૂલનું આજ્ઞા પાલન કરો અને પરસ્પર ઝઘડો નહીં, નહીં તો તમારી અંદર કમજોરી આવી જશે અને તમારી હવા ઉખડી જશે. ધૈર્ય રાખો, બેશક અલ્લાહ ધૈર્યવાન લોકોની સાથે છે. અને એ લોકોની જેમ ન વર્તો જેઓ પોતાના ઘરોમાંથી ઇતરાતા અને લોકોને પોતાની શાન દેખાડતા નીકળ્યા છે, અને જેમનું વર્તન આ છે કે અલ્લાહના માર્ગથી રોકે છે, જે કંઈ તેઓ કરી રહ્યા છે તે અલ્લાહની પકડની બહાર નથી. وقال لا غالب لكم اليوم من الناس وإني جار لكم فلما تراءت الفئتان نكص على عقبيه وقال والله شديد જરા વિચાર કરો એ સમયનો, જ્યારે શૈતાને આ લોકોના કરતૂકો એમની નજરોમાં ખુશનુમા બનાવીને દેખાડ્યા હતા અને તેમને કહ્યું હતું કે આજે તમારી ઉપર કોઈ વિજયી થઈ શકતું નથી અને એ કે હું તમારી સાથે છું. પરંતુ જ્યારે બંને ટુકડીઓ સામસામે આવી તો તે ઊંધા પગે પાછો ફરી ગયો અને કહેવા લાગ્યો કે મારો તમારો સંગાત નથી, હું એ બધું જોઈ રહ્યો છું જે તમે નથી જોતા. મને અલ્લાહનો ડર લાગે છે અને અલ્લાહ ઘણી આકરી સજા આપનાર છે. وَمَن يَتَوَكَّلْ عَلَى اللَّهِ فَإِنَّ اللَّهَ عَزِيزٌ حَكِيمٌ. જ્યારે દંભીઓ અને તે સૌ લોકો જેમના હૃદયમાં રોગ છે કહી રહ્યા હતા કે આ લોકોને તો તેમના દીને ભોળવી દીધા છે, જો કે કોઈ અલ્લાહ ઉપર ભરોસો કરે તો બેશક અલ્લાહ મોટો જબરજસ્ત અને ડાપણ વાળો છે. ولو ترى إذ يتوفى الذين كفروا الملائكة يضربون وجوههم وأدبارهم وذوقوا عذاب الحريق. કદાચ તમે એ સ્થિતિ જોઈ શક્યા હોત જ્યારે ફરિશ્તા કતલ થયેલા કાફિરોના પ્રાણ ખેંચી કાઢી રહ્યા હતા. તેઓ તેમના મોઢા અને કુલા ઉપર પ્રહાર કરી જતા હતા અને કહેતા જતા હતા, લો હવે બળવાની સજા ભોગવો. આ તે બદલો છે જેનો સામાન તમારા પોતાના હાથોએ પેશગી તૈયાર રાખ્યો હતો, નહીં તો અલ્લાહ તો પોતાના બંદાઓ ઉપર જુલમ કરનારો નથી. આ મામલો તેમની સાથે એવી જ રીતે બન્યો જેવી રીતે ફિરૌનવાળાઓ અને તેમની અગાઉના બીજા લોકો સાથે બનતો આવ્યો છે, કે તેમણે અલ્લાહની આયતોને માનવાનો ઇનકાર કર્યો અને અલ્લાહે તેમના ગુનાઓ માટે તેમને પકડ્યા. અલ્લાહ અત્યંત શક્તિશાળી છે અને સખત સજા આપનાર છે. ذَلِكَ بِأَنَّ اللَّهَ لَمْ يَكُ مُغَيِّرًا نِعْمَةً أَنْعَمَهَا عَلَى قَوْمٍ حتى يغيروا ما بأنفسهم وأن الله سميع عليم. આ અલ્લાહના એ નિયમ અનુસાર થયું કે તે કોઈ નિયમતને જે તેણે કોઈ કોમને આપી હોય એ સમય સુધી નથી બદલતો જ્યાં સુધી તે કોમ ખુદ પોતાના વર્તનને નથી બદલી નાખતી. અલ્લાહ બધું જ સાંભળનાર અને જાણનાર છે. وَأَهْلَكْنَاهُمْ بِذُنُوبِهِمْ وَكُلٌّ كَانُوا ظَالِمِينَ ફિરોન વાળાઓ અને તેમની પહેલાની કોમો સાથે જે બન્યું તે આ જ નિયમ મુજબ હતું. તેમણે પોતાના રબની આયતોને ખોટી ઠેરવી ત્યારે અમે તેમના ગુનાઓના બદલામાં તેમને નષ્ટ કર્યા અને ફિરોન વાળાઓને ગરકાવ કરી દીધા. આ સૌ જુલમી લોકો હતા. બેશક અલ્લાહની નજીક ધરતી ઉપર ચાલતા પ્રાણીઓમાં સૌથી ખરાબ એ લોકો છે જેમણે સત્યને માનવાનો ઇનકાર કર્યો, પછી કોઈ રીતે તેઓ તેને સ્વીકારવા તૈયાર નથી. ખાસ કરીને તેમના પૈકી એ લોકો જેમની સાથે તે સંધિ કરી પછી તેઓ દરેક પ્રસંગે તેને તોડે છે અને અલ્લાહથી જરાય ડરતા નથી. فشرد بهم من خلفهم لعلهم يذكرون પછી જો આ લોકો તમને યુદ્ધમાં મળી જાય તો તેમની એવી ખબર લો કે તેમના પછી બીજા જે લોકો આવું વલણ અપનાવવાના હોય તેમના હોશ કોશ ઉડી જાય. આશા છે કે સંધિ ભંગ કરનારાઓના આ અંજામથી તેઓ પાઠ ગ્રહણ કરશે. અને જો ક્યારે તમને કોઈ કોમ તરફથી વિશ્વાસઘાતનો ભય હોય તો તેની સંધિને જાહેરમાં તેની આગળ ફેંકી દો. બેશક અલ્લાહ વિશ્વાસઘાતીઓને પસંદ કરતો નથી. સત્યનો ઇનકાર કરનારા આ ગેરસમજમાં ન રહે કે તેઓ બાજી લઈ ગયા. બેશક તેઓ અમને હરાવી શકતા નથી. અને તમે લોકો જ્યાં સુધી તમારાથી બની શકે વધુમાં વધુ શક્તિ અને પલાણેલા ઘોડા તેમના મુકાબલા માટે તૈયાર રાખો, જેથી તેના વડે અલ્લાહના અને પોતાના દુશ્મનોને અને એ બીજા દુશ્મનોને ભયભીત કરી દો જેમને તમે નથી જાણતા, પણ અલ્લાહ જાણે છે. અલ્લાહના માર્ગમાં તમે જે કંઈ ખર્ચ કરશો તેનો પૂરેપૂરો બદલો તમારી તરફ વાળવામાં આવશે અને તમારી સાથે કદાપી અન્યાય નહીં થાય. અને હે નબી, જો દુશ્મનો સુલે શાંતિ ચાહતા હોય તો તમે પણ તેના માટે તૈયારી દાખવો અને અલ્લાહ ઉપર ભરોસો રાખો, બેશક એ જ બધું સાંભળનાર અને જાણનાર છે. અને જો તેઓ દગાની દાનત રાખતા હોય તો તમારા માટે અલ્લાહ પૂરતો છે. તે જ તો છે જેણે પોતાની સહાય વડે અને મોમિનો દ્વારા તમારી મદદ કરી અને મોમિનોના દિલ એકબીજા સાથે જોડી દીધા. તમે સમગ્ર ધરતીનું ધન પણ જો ખર્ચી નાખત તો આ લોકોના દિલ એકબીજા સાથે ન જોડી શકત. પરંતુ તે અલ્લાહ છે જેણે આ લોકોના દિલ જોડી દીધા. બેશક તે મોટો જબરજસ્ત અને ડહાપણ વાળો છે. હે નબી, તમારા માટે અને તમારા અનુયાયીઓ ઈમાન વાળાઓ માટે તો માત્ર અલ્લાહ જ પૂરતો છે. حرض المؤمنين على القتال إن يكن منكم 20 صابرون يغلبوا 200 وإن يكن منكم 100 يغلبوا 1000 من الذين كفروا بأنهم قوم لا يفقهون. હે નબી, મોમિનોને યુદ્ધ માટે પ્રોત્સાહન આપો. જો તમારામાંથી 20 વ્યક્તિઓ ધૈર્યવાન હોય તો તેઓ 200 ઉપર વિજયી થશે, અને જો 100 વ્યક્તિઓ એવી હોય તો સત્યના ઇનકાર કરનારાઓની 1000 વ્યક્તિઓ ઉપર ભારે રહેશે, કેમ કે તે એવા લોકો છે જેઓ સમજ ધરાવતા નથી. فإن يكن منكم 100 صابرة يغلبوا 200 وإن يكن منكم 1000 يغلبوا الفين بإذن الله والله مع الصابرين. સારું, હવે અલ્લાહે તમારો બોજો હળવો કર્યો અને તેને જણાવ્યું કે હજી તમારામાં કમજોરી છે. પછી જો તમારામાંથી 100 વ્યક્તિઓ ધૈર્યવાન હોય તો તેઓ 200 ઉપર અને 1000 વ્યક્તિઓ એવી હોય તો 2000 ઉપર અલ્લાહના હુકમથી વિજય મેળવશે. અને અલ્લાહ એ લોકોની સાથે છે જેઓ ધૈર્યવાન છે. تريدون عرض الدنيا والله يريد الآخرة والله عزيز حكيم. કોઈ નબી માટે એ યોગ્ય નથી કે તેની પાસે કેદીઓ હોય જ્યાં સુધી તે ધરતી ઉપર દુશ્મનોને સંપૂર્ણપણે કચડી ના નાખે. તમે લોકો દુનિયાના લાભ ચાહો છો, જો કે અલ્લાહની નજર સમક્ષ તો આખીર જ છે, અને અલ્લાહ વર્ચસ્વશાળી અને ડાપણવાળો છે. જો અલ્લાહનું લખાણ અગાઉથી ન લખાઈ ગયું હોત તો જે કંઈ તમે લોકોએ લીધું છે તેના બદલામાં તમને મોટી સજા આપવામાં આવી હોત. પછી જે કંઈ માલ તમે મેળવ્યો છે તે ખાઓ, કેમ કે તે હલાલ અને શુદ્ધ છે, અને અલ્લાહથી ડરતા રહો. બેશક અલ્લાહ દરગુજર ફરમાવનાર અને દયા કરનાર છે. હે નબી, તમારા કબજામાં જે કેદીઓ છે તેમને કહો કે જો અલ્લાહને ખબર પડી કે તમારા દિલોમાં થોડી પણ ભલાઈ છે તો તે તમને તેનાથી ઘણું વધારે આપશે જે તમારી પાસેથી લઈ લેવામાં આવ્યું છે, અને તમારી ભૂલો માફ કરશે. અલ્લાહ દરગુજર કરનાર અને દયાળુ છે. પરંતુ જો તે તારી સાથે વિશ્વાસઘાત કરવાનો ઈરાદો રાખતા હોય તો તેઓ આ પહેલા અલ્લાહ સાથે વિશ્વાસઘાત કરી ચૂક્યા છે, તેથી આની જ સજા અલ્લાહે તેમને આપી કે તેઓ તારા કાબુ હેઠળ આવી ગયા. અલ્લાહ બધું જાણનાર અને ડાપણવાળો છે. سَبِيلَ اللَّهِ وَالَّذِينَ آمَنُوا لئن استنصروكم في الدين فعليكم النصر إلا على قوم بينكم وبينهم ميثاق والله بما تعملون بصير. જે લોકો ઈમાન લાવ્યા અને હિજરત કરી અને અલ્લાહના માર્ગમાં પોતાની જાનની બાજી લગાવી અને પોતાના ધન ખર્ચ્યા અને જે લોકોએ હિજરતીઓને આશ્રય આપ્યો અને તેમની મદદ કરી તેઓ જ હકીકતમાં એકબીજાના મિત્રો છે. બાકી રહ્યા એ લોકો જેઓ ઈમાન તો લઈ આવ્યા પરંતુ હિજરત કરીને દારુલ ઇસ્લામમાં આવી ગયા નથી, તો તેમની સાથે તમારો વાલી તરીકેનો કોઈ સંબંધ નથી જ્યાં સુધી તેઓ હિજરત કરીને આવી ન જાય. હા, જો તેઓ દીનના મામલામાં તમારી પાસે મદદ માંગે તો તેમની મદદ કરવી તમારી ફરજ છે, પરંતુ કોઈ એવી કોમ વિરુદ્ધ નહીં જેની સાથે તમારો કરાર થયેલો હોય. જે કંઈ તમે કરો છો અલ્લાહ તેને જુએ છે. જે લોકો સત્યનો ઇનકાર કરનારા છે તેઓ એકબીજાની મદદ કરે છે. જો તમે આમ નહીં કરો તો ધરતી ઉપર ઉપદ્રવ અને ભારે અરાજકતા પેદા થશે. જે લોકો ઈમાન લાવ્યા અને જેમણે અલ્લાહના માર્ગમાં ઘરબાર છોડ્યા અને પોતાના છેવટના પ્રયત્ન કરી ચૂક્યા અને જેમણે આશ્રય આપ્યો અને મદદ કરી તેઓ જ સાચા મોમિન છે. તેમના માટે દરગુજર છે અને શ્રેષ્ઠ રોજી છે. فأولئك منكم وأولو الأرحام بعضهم أولى ببعض في كتاب الله અને જે લોકો પાછળથી ઈમાન લાવ્યા અને હિજરત કરીને આવી ગયા અને તમારી સાથે મળીને સંઘર્ષ કરવા લાગ્યા તેઓ પણ તમારામાં જ સામેલ છે. પરંતુ અલ્લાહના ગ્રંથમાં લોહીની સગાઈવાળા એકબીજાના વધુ હકદાર છે. બેશક અલ્લાહ દરેક વસ્તુને જાણે છે. સૂરે તોબા. આ જવાબદારીમાંથી મુક્તિનું એલાન છે અલ્લાહ અને તેના રસૂલ તરફથી એ મુશ્રિકો માટે જેમની સાથે તમે સંધિઓ કરી હતી. الله مخزي હવે તમે દેશમાં 4 મહિના વધુ હરીફરી લો અને જાણી લો કે તમે અલ્લાહને વિવશ કરી શકવાના નથી, અને એ કે અલ્લાહ સત્યનો ઇનકાર કરનારાઓને અપમાનિત કરવાનો છે. જાહેર એલાન છે અલ્લાહ અને તેના રસૂલ તરફથી હજ્જે અકબરના દિવસે તમામ લોકો માટે કે અલ્લાહ મુશ્રિકો સાથેના કરારના પાલનમાંથી મુક્ત છે અને તેનો રસૂલ પણ. હવે જો તમે તોબા કરી લો તો તમારા જ માટે સારું છે, અને જો મોડું ફેરવતા હો તો બરાબર સમજી લો કે તમે અલ્લાહને વિવશ કરી શકવાના નથી. અને હે નબી, ઇનકાર કરનારાઓને સખત સજાની ખુશ ખબર સંભળાવી દો. એ મુશ્રિકો સિવાયના લોકોને કે જેમની સાથે તમે સંધિઓ કરી પછી તેમણે પોતાની સંધિ પાળવામાં તમારી સાથે કોઈ કચાશ ન રાખી અને ન તો તમારી વિરુદ્ધ કોઈની મદદ કરી, તો આવા લોકોની સાથે તમે પણ સંધિની મુદ્દત સુધી તેનું પાલન કરો, કારણ કે અલ્લાહ સંયમી લોકોને જ પસંદ કરે છે. حيث وجدتموهم وخذوهم واحصروهم واقعدوا لهم كل مرصد فإن تابوا وأقاموا الصلاة وآتوا الزكاة પછી પ્રતિબંધિત મહિનાઓ પસાર થઈ જાય તો મુશ્રિકોને કતલ કરો જ્યાં જુઓ, અને તેમને પકડો અને ઘેરી લો, અને તેમની ખબર લઈ નાખવા માટે દરેક જગ્યાએ તાકમાં બેસો. પછી જો તેઓ તોબા કરી લે અને નમાઝ કાયમ કરે અને ઝકાત આપે તો તેમને છોડી દો. અલ્લાહ દરગુજર કરનાર અને દયાળુ છે. અને જો મુશ્રિકોમાંથી કોઈ વ્યક્તિ શરણ માંગીને તમારી પાસે આવવા ચાહે જેથી અલ્લાહનો કલામ સાંભળે તો તેને શરણ આપી દો એટલે સુધી કે તે અલ્લાહનો કલામ સાંભળી લે, પછી તેને પોતાના સલામત સ્થળે પહોંચાડી દો. આ એટલા માટે કરવું જોઈએ કે આ લોકો જાણતા નથી. આ મુશ્રિકો માટે અલ્લાહ અને તેના રસૂલની નજીક કોઈ સંધિ કેવી રીતે સંભવી શકે છે? એ લોકો સિવાય જેમની સાથે તમે મસ્જિદે હરામની પાસે સંધિ કરી હતી, તો જ્યાં સુધી તેઓ તમારી સાથે સીધા રહે તમે પણ તેમની સાથે સીધા રહો, કારણ કે અલ્લાહ સંયમી લોકોને પસંદ કરે છે. પરંતુ તેમના સિવાય બીજા મુશ્રિકો સાથે કોઈ સંધિ કેવી રીતે હોઈ શકે છે જ્યારે તેમની હાલત આ છે કે તમારી ઉપર કાબુ મેળવી લેતો ન તમારા મામલામાં કોઈ સકપણનું ધ્યાન રાખે ન તો કોઈ સંધિની જવાબદારીનો. તેઓ તેમની મોઢાની વાતોથી તમને રાજી કરવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ તેમના દિલ ઇનકાર કરે છે, અને તેમના પૈકી ઘણા ખરા અવજ્ઞાકારી છે. તેમણે અલ્લાહની આયતોના બદલામાં થોડી કિંમત સ્વીકારી લીધી, પછી અલ્લાહના માર્ગમાં અવરોધ બનીને ઊભા થઈ ગયા. ખૂબ જ ખરાબ કરતૂકો હતા જે તેઓ કરતા રહ્યા. કોઈ પણ મોમિનના મામલામાં આ લોકો ન સકપણનું ધ્યાન રાખે છે અને ન તો કોઈ સંધિની જવાબદારીનું, અને અતિરેક હંમેશા તેમની તરફથી જ થયો છે. પછી જો આ લોકો તોબા કરી લે અને નમાઝ કાયમ કરે અને ઝકાત આપે તો તમારા દીની ભાઈઓ છે, અને જે લોકો જાણે છે તેમના માટે અમે અમારા આદેશો સ્પષ્ટ કરી દઈએ છીએ. عهدهم وطعنوا في دينكم فقاتلوا أئمة الكفر إنهم لا أيمان لهم إنهم لا أيمان هم ينتهون અને જો સંધિ કર્યા પછી આ લોકો પોતાની સોગંદનો ભંગ કરે અને તમારા દીન ઉપર હુમલા કરવાનું શરૂ કરી દે તો કુફરના ઝંડાધારીઓ સાથે લડાઈ કરો કારણ કે તેમની સોગંદોનો કોઈ ભરોસો નથી કદાચ પછી તલવારના જોરે જ તેઓ આમ કરતા અટકશે શું તમે એવા લોકો સાથે નહીં લડો જેઓ પોતાની સંધિઓનો ભંગ કરતા રહ્યા છે અને જેમણે રસૂલને દેશમાંથી કાઢી મૂકવાનો ઈરાદો કર્યો હતો અને અતિરેકની શરૂઆત કરનારા તેઓ જ હતા? શું તમે તેમનાથી ડરો છો? જો તમે મોમિન છો તો અલ્લાહ આનો વધુ હકદાર છે કે તમે તેનાથી ડરો. તેમની સાથે લડો, અલ્લાહ તમારા હાથે તેમને સજા અપાવશે અને તેમને અપમાનિત કરશે અને તેમના મુકાબલામાં તમારી મદદ કરશે અને અનેક મોમિનોના દિલોને ઠંડા કરશે. અને તેમના દિલોની બળતરા મટાડી દેશે અને જેને ચાહશે તોબા કરવા માટે પ્રેરણા પણ આપશે. અલ્લાહ બધું જ જાણનાર અને ડાપણ વાળો છે. શું તમે લોકોએ એમ સમજી લીધું છે કે એમ જ છોડી દેવામાં આવશો? જોકે હજી અલ્લાહે એ તો જોયું જ નથી કે તમારામાંથી કોણ એ લોકો છે જેમણે તેના માર્ગમાં સંઘર્ષ કર્યો અને અલ્લાહ અને રસૂલ અને મોમિનો સિવાય કોઈને જિગરી દોસ્ત ન બનાવ્યા. જે કંઈ તમે કરો છો તેનાથી અલ્લાહ માહિતગાર છે. મુશ્રિકોનું આ કાર્ય નથી કે તેઓ અલ્લાહની મસ્જિદોના મુજાવર અને સેવક બને, જો કે પોતાની ઉપર તેઓ પોતે કુફરની સાક્ષી આપી રહ્યા છે. તેમના તો બધા જ કર્મ વ્યર્થ થઈ ગયા અને જહન્નમમાં તેમને હંમેશા રહેવાનું છે. મન અલ્લાહની મસ્જિદોના આબાદ કરનાર મુજાવર અને સેવક તો એ જ લોકો હોઈ શકે છે જેઓ અલ્લાહ અને અંતિમ દિવસમાં માને અને નમાઝ કાયમ કરે, ઝકાત આપે અને અલ્લાહ સિવાય કોઈથી ન ડરે. તેમની પાસેથી જ આ આશા છે કે સીધા માર્ગ ઉપર ચાલશે. શું તમે હાજીઓને પાણી પીવડાવવાના કામને અને મસ્જિદે હરામની મુજાવરી કરવાના કામને એ વ્યક્તિના કામ બરાબર ઠેરવી લીધું છે જે ઈમાન લાવી અલ્લાહ ઉપર અને અંતિમ દિવસ ઉપર અને જેણે સંઘર્ષ કર્યો અલ્લાહના માર્ગમાં? અલ્લાહની નજીક તો આ બંને સમાન નથી અને અલ્લાહ જાલિમોનું માર્ગદર્શન કરતો નથી. અલ્લાહને ત્યાં તો એ જ લોકોનો દરજ્જો ઊંચો છે જેઓ ઈમાન લાવ્યા અને જેમણે તેના માર્ગમાં ઘરબાર છોડ્યા અને જાન અને માલ વડે સંઘર્ષ કર્યો, તેઓ જ સફળ છે. તેમનો રબ તેમને પોતાની કૃપા અને પ્રસન્નતા અને એવી જન્નતોની ખુશખબર આપે છે જ્યાં તેમના માટે કાયમી સુખ સામગ્રી છે, તેમાં તેઓ હંમેશા રહેશે. બેશક અલ્લાહની પાસે સેવાઓનું વળતર આપવા માટે ઘણું છે. હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, પોતાના પિતાઓ અને ભાઈઓને પણ પોતાના મિત્ર ન બનાવો જો તેઓ ઈમાન ઉપર કુફરને પસંદગી આપે. તમારા પૈકી જે લોકો તેમને મિત્ર બનાવશે તેઓ જ જુલમી હશે. وأموال اقترفتموها હે નબી, કહી દો કે જો તમારા પિતાઓ અને તમારા પુત્રો અને તમારા ભાઈઓ અને તમારી પત્નીઓ અને તમારા સગા સંબંધીઓ અને તમારા એ ધન દોલત જે તમે કમાવ્યા છે અને તમારા એ વેપાર ધંધા જેના મંદ પડી જવાનો તમને ભય છે અને તમારા એ મકાનો જે તમને ગમે છે તમને અલ્લાહ અને તેના રસૂલ અને તેની રાહમાં જિહાદથી વધુ વાલા છે તો રાહ જુઓ જ્યાં સુધી અલ્લાહ પોતાનો નિર્ણય તમારી સામે લઈ આવે. અને અલ્લાહ નાફરમાન લોકોનું માર્ગદર્શન નથી કરતો. لَقَدْ نَصَرَكُمُ اللَّهُ فِي مَوَاطِنَ كَثِيرَةٍ وَيَوْمَ حُنَيْنٍ إِذْ أَعْجَبَتْكُمْ كَثْرَتُكُمْ فَلَمْ تُغْنِ عَنْكُمْ شَيْئًا ويوم حنين إذ أعجبتكم كثرتكم فلم تغن عنكم شيئا وضاقت عليكم الأرض بما رحبت ثم وليتم. અલ્લાહ આ અગાઉ અનેક પ્રસંગોએ તમારી મદદ કરી ચૂક્યો છે. હમણાં જ હુનેનની લડાઈના દિવસે તેની મદદની શાન તમે નિહાળી ચૂક્યા છો. એ દિવસે તમને તમારા સંખ્યાબળનું મિથ્યાભિમાન હતું, પરંતુ તે તમારા કોઈ કામ ના આવ્યું અને ધરતી પોતાની વિશાળતા છતાં તમારા માટે સાંકડી થઈ ગઈ અને તમે પૂંઠ ફેરવી નાસી છૂટ્યા. ثم أنزل الله سكينته على رسوله وعلى المؤمنين وأنزل جنودا لم تروها وعذب الذين كفروا وذلك جزاء الكافرين. પછી અલ્લાહે પોતાની શાંતિ પોતાના રસૂલ ઉપર અને મોમિનો ઉપર ઉતારી અને તે સેનાઓ ઉતારી જે તમને દેખાતી ન હતી અને સત્યનો ઇનકાર કરનારાઓને સજા આપી કે આ જ બદલો છે એ લોકો માટે જેઓ સત્યનો ઇનકાર કરે. ثم يتوب الله من بعد ذلك على من يشاء والله غفور رحيم. પછી તમે એ પણ જોઈ ચૂક્યા છો કે આવી રીતે સજા આપ્યા પછી અલ્લાહ જેને ચાહે છે તોબાની પ્રેરણા પણ બક્ષે છે. અલ્લાહ દરગુજર ફરમાવનાર અને દયાળુ છે. وَإِنْ خِفْتُمْ عَيْلَةً فَسَوْفَ يُغْنِيكُمُ اللَّهُ مِنْ فَضْلِهِ إِنْ شَاءَ إِنَّ اللَّهَ عَلِيمٌ حَكِيمٌ. હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો મુશ્રિકો અશુદ્ધ છે, તેથી આ વર્ષ પછી આ લોકો મસ્જિદે હરામની નજીક ફરકવા ના પામે. અને જો તમને ગરીબીનો ભય છે તો અલ્લાહ ચાહે તો તમને પોતાની કૃપા વડે ધનવાન કરી દે. અલ્લાહ સર્વજ્ઞ અને ડહાપણ વાળો છે. ولا يدينون دين الحق من الذين أوتوا الكتاب حتى يعطوا الجزية عن يد وهم صاغرون. લડાઈ કરો ગ્રંથવાળાઓમાંથી એ લોકો સાથે જેઓ અલ્લાહ અને અંતિમ દિવસ ઉપર ઈમાન નથી લાવતા, અને જે કંઈ અલ્લાહ અને તેના રસૂલે હરામ ઠેરવ્યું છે તેને હરામ નથી માનતા, અને સત્ય દીનને પોતાનો દીન નથી બનાવતા, તેમની સાથે લડો અહીં સુધી કે તેઓ પોતાના હાથે જીઝ્યો આપે અને નાના બનીને રહે. ذلك قولهم بأفواههم يضاهئون قول الذين كفروا من قبل قاتلهم યહૂદીઓ કહે છે કે ઉઝેર અલ્લાહનો પુત્ર છે, અને ખ્રિસ્તીઓ કહે છે કે મસીહ અલ્લાહનો પુત્ર છે. આ તથ્યહીન વાતો છે જે તેઓ પોતાના મોઢેથી બોલે છે. એ લોકોના દેખાદેખી જેઓ તેમની પહેલા કુફરમાં પડ્યા હતા, ખુદાની ફિટકાર એમની ઉપર. આ લોકો ક્યાંથી બહેકાવવામાં આવી રહ્યા છે? તેમણે પોતાના વિદ્વાનો અને સંન્યાસીઓને અલ્લાહ સિવાય પોતાના રબ બનાવી લીધા છે, અને આવી જ રીતે મરિયમના પુત્ર મસીહને પણ. જો કે તેમને એક ઉપાસ્ય સિવાય કોઈની ઉપાસના કરવાનો હુકમ આપવામાં આવ્યો ન હતો, તે કે જેના સિવાય કોઈ ઉપાસનાનો હકદાર નથી. એ પાક છે એ શિર્કયુક્ત વાતોથી જે આ લોકો કરે છે. وَيَأْبَى اللَّهُ إِلَّا أَنْ يُتِمَّ આ લોકો ચાહે છે કે અલ્લાહના પ્રકાશને પોતાની ફૂંકો વડે ઓલવી નાખે, પરંતુ અલ્લાહ પોતાના પ્રકાશને પરિપૂર્ણ કર્યા વિના રહેવાનું નથી, ચાહે કાફિરોને આ ગમે તેટલું અપ્રિય હોય. તે અલ્લાહ છે જેણે પોતાના રસૂલને માર્ગદર્શન અને સત્ય દીન સાથે મોકલ્યો છે, જેથી તેને તમામ જીવન પદ્ધતિઓ ઉપર પ્રભુત્વ આપી દે, ચાહે મુશ્રિકોને તે ગમે તેટલું અપ્રિય હોય. كثيرا من الأحبار والرهبان ليأكلون أموال الناس بالباطل ويصدون عن سبيل الله والذين يكنزون الذهب والفضة ولا ينفقونها في سبيل الله فبشرهم بعذاب أليم يوم يحمى وَبِذَا جِبَاهُهُمْ وَجُنُوبُهُمْ وَظُهُورُهُمْ هَذَا مَا كَنَزْتُمْ لِأَنفُسِكُمْ هَذَا مَا كَنَزْتُمْ لِأَنفُسِكُمْ فذوقوا ما كنتم تكنزون. એ લોકો જેઓ ઈમાન લાવ્યા છો, આ ગ્રંથવાળાઓના ઘણા ખરા વિદ્વાનો અને સંન્યાસીઓની હાલત એ છે કે તેઓ લોકોનો માલ ખોટી રીતે ખાય છે અને તેમને અલ્લાહના માર્ગથી રોકે છે. પીડાકારી સજાની ખુશખબર આપો તેમને જેઓ સોનું અને ચાંદી એકઠા કરીને રાખે છે અને તેને ખુદાના માર્ગમાં ખર્ચ નથી કરતા. એક દિવસ આવશે જ્યારે આ જ સોના ચાંદી વડે જહન્નમની આગ જલાવવામાં આવશે અને પછી આના વડે જ આ લોકોના કપાળ અને પડખા અને પીઠો ડામવામાં આવશે. આ છે એ ખજાનો જે તમે પોતાના માટે એકઠો કર્યો હતો. લો, હવે પોતાની એકઠી કરેલી દોલતનો સ્વાદ ચાખો. ذلك الدين હકીકત એ છે કે મહિનાઓની સંખ્યા જ્યારથી અલ્લાહે આકાશ અને ધરતી પેદા કર્યા છે ત્યારથી અલ્લાહની નજીક તેના લેખમાં 12 જ છે અને તેમાં 4 મહિના પ્રતિબંધિત છે. આ જ યોગ્ય નિયમ છે. આથી આ 4 મહિનાઓમાં પોતાની ઉપર જુલમ ન કરો અને મુશ્રિકો સાથે સૌ ભેગા મળીને લડો, જેવી રીતે તેઓ સૌ ભેગા મળીને તમારી સાથે લડે છે. અને જાણી લો કે અલ્લાહ સંયમી લોકોની સાથે જ છે. إنما النسيء زيادة في الكفر يضل به الذين كفروا يحلونه عاما ويحرمونه عاما ويحرمونه عاما ليواطئوا عدة ما حرم الله فيحلوا ما حرم الله والله لا يهدي القوم الكافرين. પ્રતિબંધિત મહિનાઓનો ક્રમ ફેર તો કુફરમાં એક વધારાનું કુફરયુક્ત કૃત્ય છે, જેના વડે આ કાફિર લોકો ગુમરાહીમાં નાખવામાં આવે છે. કોઈ વર્ષે એક મહિનાને હલાલ કરી લે છે અને કોઈ વર્ષે તેને હરામ કરી દે છે, જેથી અલ્લાહના હરામ ઠેરવેલા મહિનાઓની સંખ્યા પૂરી પણ કરી દે અને અલ્લાહના હરામ ઠેરવેલાને હલાલ પણ કરી લે. તેમના દુષ્કર્મો તેમના માટે ખુશનુમા બનાવી દેવામાં આવ્યા છે અને અલ્લાહ સત્યનો ઇનકાર કરનારાઓને માર્ગદર્શન આપતો નથી. سبيل الله اثاقلتم إلى الأرض أرضيتم بالحياة الدنيا من الآخرة فما متاع الحياة હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, તમને શું થઈ ગયું કે જ્યારે તમને અલ્લાહના માર્ગમાં નીકળી પડવા માટે કહેવામાં આવ્યું તો તમે જમીન સાથે ચોંટીને રહી ગયા? શું તમે આખિરતના જીવનની સરખામણીમાં દુનિયાનું જીવન પસંદ કરી લીધું? જો આવું છે તો તમે જાણી લો કે દુનિયાના જીવનનો આ સમગ્ર સામાન આખિરતમાં બહુ થોડો નીવડશે. يُعَذِّبْكُمْ عَذَابًا أَلِيمًا وَيَسْتَبْدِلْ قَوْمًا غَيْرَكُمْ وَلَا تَضُرُّوهُ شَيْئًا وَاللَّهُ عَلَى كُلِّ شَيْءٍ તમે નહીં ઉઠો તો ખુદા તમને પીડાકારી સજા આપશે અને તમારી જગ્યાએ કોઈ બીજું જૂથ ઊભું કરશે અને તમે ખુદાનું કંઈ પણ બગાડી નહીં શકો. તે દરેક વસ્તુ કરવા ઉપર શક્તિમાન છે إلا تنصروه فقد نصره الله إذ أخرجه الذين كفروا ثاني اثنين إذ هما في الغار وأيده بجنود لم تروها وجعل كلمة الذين كفروا السفلى وكلمة الله هي العليا તમે જો નબીની મદદ ન કરી તો કોઈ પરવા નથી. અલ્લાહ તેની મદદ એ વખતે કરી ચૂક્યો છે જ્યારે કાફિરોએ તેને કાઢી મૂક્યો હતો, જ્યારે તે માત્ર બેમાનો બીજો હતો, જ્યારે તેઓ બંને ગુફામાં હતા, જ્યારે તે પોતાના સાથીને કહી રહ્યો હતો, દુઃખી ન થા, અલ્લાહ આપણી સાથે છે. તે વખતે અલ્લાહે તેની ઉપર પોતાના તરફથી હૃદયની શાંતિ ઉતારી અને તેની મદદ એવી સેનાઓ વડે કરી જે તમને દેખાતી ન હતી અને કાફિરોનો બોલ નીચો કરી દીધો. અને અલ્લાહનો બોલ તો ઊંચો જ છે, અલ્લાહ જબરજસ્ત અને ડાપણવાળો છે. નીકળો, ચાહે હળવા હો કે ભારે, અને જિહાદ કરો અલ્લાહના માર્ગમાં પોતાના ધન દોલત અને પોતાના પ્રાણો વડે. આ તમારા માટે બહેતર છે જો તમે જાણો. وسيحلفون بالله لو استطعنا لخرجنا معكم يهلكون أنفسهم والله يعلم إنهم لكاذبون. هي نبي, જો લાભ સરળતાપૂર્વક પ્રાપ્ત થઈ શકતો હોત અને મુસાફરી આસાન હોત તો તેઓ જરૂર તમારી પાછળ ચાલવા માટે તૈયાર થઈ જાત, પરંતુ તેમને તો આ રસ્તો ઘણો મુશ્કેલી ભર્યો લાગ્યો. હવે તેઓ ખુદાના સોગંદ ખાઈ ખાઈને કહેશે કે જો અમે આવી શકતા હોત તો ચોક્કસ તમારી સાથે આવ્યા હોત. તેઓ પોતાને ખુદ નુકસાનમાં નાખી રહ્યા છે. અલ્લાહ ખૂબ જાણે છે કે તેઓ જુઠ્ઠા છે. હે નબી, અલ્લાહ તમને માફ કરે, તમે શા માટે તેમને પરવાનગી આપી દીધી? તમારે એમ કરવું હતું કે તમે પોતે તેમને પરવાનગી આપી ન હોત જેથી તમારી ઉપર એ સ્પષ્ટ થઈ જાત કે કોણ સાચા છે અને જુઠ્ઠાઓને પણ તમે જાણી લેત. જે લોકો અલ્લાહ અને અંતિમ દિવસ ઉપર ઈમાન ધરાવે છે તેઓ તો કદાપી તમને એ વિનંતી નહીં કરે કે તેમને પોતાના પ્રાણ અને ધન દોલત સાથે જિહાદ કરવામાંથી મુક્તિ આપવામાં આવે. અલ્લાહ સંયમી લોકોને બરાબર જાણે છે. આવી વિનંતીઓ તો માત્ર એ જ લોકો કરે છે જેઓ અલ્લાહ અને અંતિમ દિવસ ઉપર ઈમાન નથી ધરાવતા, જેમના હૃદયોમાં શંકા છે અને તેઓ પોતાની શંકાના કારણે જ ઢચુપચુ થઈ રહ્યા છે. જો હકીકતમાં તેમનો ઈરાદો નીકળવાનો હોત તો તેમણે તેના માટે કંઈક તૈયારી કરી હોત, પરંતુ અલ્લાહને તેમનું ઉઠવું પસંદ જ ન હતું. આથી તેણે તેમને સુસ્ત કરી દીધા અને કહી દેવામાં આવ્યું કે બેઠા રહો બેસનારાઓની સાથે. જો તેઓ તમારી સાથે નીકળ્યા હોત તો તમારી અંદર બગાડ સિવાય કોઈ વસ્તુનો વધારો ન કર્યો હોત. તેઓ તમારી અંદર ઉપદ્રવ ફેલાવવા માટે પ્રયત્ન કરત, અને તમારા જૂથની હાલત એવી છે કે હજુ તેમનામાં એવા ઘણા લોકો મોજૂદ છે જેઓ તેમની વાતો કાન દઈને સાંભળે છે. અલ્લાહ આ જુલમીઓને સારી પેઠે જાણે છે. આ અગાઉ પણ આ લોકોએ ફિતના ઉભા કરવાના પ્રયત્નો કર્યા છે અને તમને નિષ્ફળ બનાવવા માટે તેઓ દરેક પ્રકારની યુક્તિઓ અજમાવી ચૂક્યા છે, એટલે સુધી કે તેમની મરજી વિરુદ્ધ સત્ય આવી ગયું અને અલ્લાહનું કામ થઈને રહ્યું. તેમનામાંથી કોઈ છે જે કહે છે મને રજા આપો અને મને અજમાયશમાં નાખશો નહીં. સાંભળી લો, અજમાયશમાં જ આ લોકો છે અને જહન્નમે આ કાફિરોને ઘેરી લીધા છે. وَإِن تُصِبْ તમારું ભલું થાય છે તો તેમને દુઃખ થાય છે, અને તમારી ઉપર કોઈ મુસીબત આવે છે તો આ લોકો મોઢું ફેરવીને હરખાતા પાછા ફરે છે અને કહેતા જાય છે કે સારું થયું, અમે અગાઉથી જ પોતાનો મામલો બરાબર કરી લીધો હતો. તેમને કહો, અમને કદાપી કોઈ બુરાઈ કે ભલાઈ નથી પહોંચતી, પરંતુ તે જે અલ્લાહે અમારા માટે લખી દીધી છે. અલ્લાહ જ અમારો માલિક છે અને ઈમાનવાળાઓએ તેની જ ઉપર ભરોસો કરવો જોઈએ. بكم أن يصيبكم الله بعذاب من عنده ونحن نتربص بكم أن يصيبكم الله بعذاب من عنده એમને કહો, તમે અમારા મામલામાં જે વસ્તુની રાહ જોઈ રહ્યા છો તે આ બે ભલાઈઓમાંથી એક ભલાઈ સિવાય બીજું શું છે? અને અમે તમારા મામલામાં જે વસ્તુની રાહ જોઈ રહ્યા છીએ તે આ છે કે અલ્લાહ ખુદ તમને સજા આપે છે અથવા અમારા હાથે અપાવડાવે છે. સારું, તો હવે તમે પણ રાહ જુઓ અને અમે પણ તમારી સાથે રાહ જોઈ રહ્યા છીએ. એમને કહો, તમે પોતાના માલ ચાહે સ્વેચ્છાએ ખર્ચ કરો અથવા અનિચ્છાએ, બંને સંજોગોમાં તે સ્વીકારવામાં નહીં આવે, કેમ કે તમે નાફરમાન છો. એમનો આપેલો માલ સ્વીકાર ન થવાનું કારણ એ સિવાય કંઈ નથી કે આ લોકોએ અલ્લાહ અને તેના રસૂલ સાથે કુફ્ર કર્યું છે. નમાઝ માટે આવે છે તો આળસ કરતા આવે છે, અને અલ્લાહની રાહમાં ખર્ચ કરે છે તો અનિચ્છાએ ખર્ચ કરે છે. Hong Kong. એમના ધન દોલત અને વધુ સંતાન જોઈ છેતરાશો નહીં. અલ્લાહ તો એમ ચાહે છે કે આ જ વસ્તુઓ વડે એમને દુનિયાના જીવનમાં પણ યાતનામાં નાખે અને તેઓ પ્રાણ છોડે તો પણ સત્યના ઇનકારની જ હાલતમાં છોડે. તેઓ અલ્લાહના સોગંદ ખાઈ ખાઈને કહે છે કે અમે તમારા પૈકીના જ છીએ, જો કે હરગિજ તેઓ તમારા પૈકીના નથી. હકીકતમાં તો તેઓ એવા લોકો છે જેઓ તમારાથી ભયભીત છે. જો તેઓ કોઈ આશ્રય સ્થાન મેળવી લે અથવા કોઈ ગુફા કે સંતાવાની જગ્યા તો દોડીને એમાં જઈ સંતાય. હે નબી, આમાંના કેટલાક લોકો સદકાના માલની વહેંચણીમાં તમારી સામે વાંધા ઉઠાવે છે. જો આ માલમાંથી એમને થોડું આપી દેવામાં આવે તો રાજી થઈ જાય અને ન આપવામાં આવે તો રોષે ભરાય છે. કેવું સારું થાત કે અલ્લાહ અને રસૂલે જે કંઈ પણ એમને આપ્યું હતું તેના પર તેઓ રાજી રહ્યા હોત અને કહ્યું હોત, અલ્લાહ અમારા માટે પૂરતો છે, તે પોતાની કૃપાથી અમને ઘણું આપશે અને તેનો રસૂલ પણ અમારી ઉપર મહેરબાની ફરમાવશે, અમે અલ્લાહ તરફ મીટ માંડીને બેઠા છીએ. وَالْمُؤَلَّفَةِ قُلُوبُهُمْ وَفِي الرِّقَابِ وَالْغَارِمِينَ وَفِي سَبِيلِ اللَّهِ وَابْنِ السَّبِيلِ فَرِيضَةً مِّنَ اللَّهُ عَلِيمٌ حَكِيمٌ. આ સદકાનો માલ તો હકીકતમાં ફકીર અને મિસ્કીન માટે છે અને એ લોકો માટે જેઓ સદકાના કામ માટે નિયુક્ત છે અને તેમના માટે જેમના હૃદય મોહી લેવાનો આશય હોય. ઉપરાંત આ ગરદનો છોડાવવા અને કરજદારોની સહાય કરવામાં અને અલ્લાહના માર્ગમાં અને મુસાફરની મહેમાનગતિમાં ઉપયોગ કરવા માટે છે. આ એક ફરજ છે અલ્લાહ તરફથી અને અલ્લાહ બધું જ જાણનાર અને ડાપણ વાળો છે. ખૈરિલ્લકુમ યુમિનુ બિલ્લાહ لِلَّهِ وَيُؤْمِنُ لِلْمُؤْمِنِينَ وَرَحْمَةٌ لِلَّذِينَ آمَنُوا مِنْكُمْ وَالَّذِينَ يُؤْذُونَ رَسُولَ اللَّهِ لَهُمْ عَذَابٌ أَلِيمٌ. આમાંના કેટલાક લોકો એવા છે જેઓ પોતાની વાતોથી નબીને દુઃખ આપે છે અને કહે છે કે આ વ્યક્તિ કાચા કાનની છે. કહો, તે તમારા ભલા માટે આવી છે. અલ્લાહ ઉપર ઈમાન રાખે છે અને ઈમાનવાળાઓ ઉપર ભરોસો કરે છે અને સંપૂર્ણપણે રહેમત છે એ લોકો માટે જેઓ તમારા પૈકી ઈમાનવાળા છે. અને જે લોકો અલ્લાહના રસૂલને દુઃખ આપે છે તેમના માટે પીડાકારી સજા છે. આ લોકો તમારી સામે સોગંદો ખાય છે જેથી તમને ખુશ કરે. જો તેઓ મોમિનો હોય તો અલ્લાહ અને રસૂલ આના વધુ હકદાર છે કે તેઓ તેમને ખુશ કરવાની ચિંતા કરે. શું તેમને ખબર નથી કે જે અલ્લાહ અને તેના રસૂલનો મુકાબલો કરે છે તેના માટે દોજકની આગ છે જેમાં તે હંમેશા રહેશે? આ ભારે નામુશી છે. આ દંભીઓ ડરી રહ્યા છે કે ક્યાંક મુસલમાનો ઉપર એવી સૂર ન ઉતરી જાય જે તેમના દિલોના ભેદ ઉઘાડા કરી મૂકી દે. હે નબી, એમને કહો, હજી મજાક ઉડાવો. અલ્લાહ એ વસ્તુને ઉઘાડી દેવાનો છે જેના જાહેર થઈ જવાથી તમે ડરો છો. જો તેમને પૂછીએ કે તમે શું વાતો કરી રહ્યા હતા તો ઝટ કહેશે કે અમે તો હસી મજાક અને દિલ્લગી કરી રહ્યા હતા. એમને કહો, શું તમારી હસી મજાક અને દિલ્લગી અલ્લાહ અને તેની આયતો અને તેના રસૂલની જ સાથે હતી? હવે બહાના ન બનાવો. તમે ઈમાન લાવ્યા પછી કુફર કર્યું છે. જો અમે તમારામાંથી એક જૂથને માફ કરી પણ દીધું તો બીજા જૂથને તો અમે ચોક્કસ સજા આપીશું, કારણ કે તે ગુનેગાર છે. અલ-મુનાફિકૂન વલ-મુનાફિકાતુ બઅદુ દંભી પુરુષો અને દંભી સ્ત્રીઓ સૌ એકબીજા જેવા છે. બુરાઈની આજ્ઞા આપે છે અને ભલાઈથી રોકે છે, અને પોતાના હાથ ભલાઈના કામોથી રોકી રાખે છે. આ લોકો અલ્લાહને ભૂલી ગયા તો અલ્લાહે પણ તેમને ભૂલાવી દીધા. બેશક આ દંભીઓ જ નાફરમાન છે. આ દંભી પુરુષો અને સ્ત્રીઓ અને કાફીરો માટે અલ્લાહે દોજકની આગનો વાયદો કર્યો છે, જેમાં તેઓ હંમેશા રહેશે. એ જ તેમના માટે યોગ્ય છે. એમની ઉપર અલ્લાહની ફિટકાર છે અને એમના માટે કાયમી સજા છે. તમારું વર્તન એવું જ છે જેવું તમારા પુરોગામીઓનું હતું. તેઓ તમારા કરતાં વધુ બળવાન અને તમારાથી વધુ ધન અને સંતાન ધરાવતા હતા. પછી તેમણે દુનિયામાં પોતાના ભાગનો ફાયદો મેળવી લીધો, અને તમે પણ પોતાના હિસ્સાનો ફાયદો એવી જ રીતે મેળવી લીધો જેવી રીતે તેમણે મેળવ્યો હતો. અને એવી જ ચર્ચાઓમાં તમે પણ પડ્યા જેવી ચર્ચાઓમાં તેઓ પડ્યા હતા. એટલે તેમનો અંજામ એ આવ્યો કે દુનિયા અને આખિરતમાં તેમનું બધું કર્યું કરાવ્યું વ્યર્થ ગયું અને તેઓ જ નુકસાનમાં છે. أتتهم رسلهم بالبينات فما كان الله ليظلمهم ولكن كانوا أنفسهم يظلمون. શું આ લોકો સુધી પોતાના પુરોગામીઓનો ઇતિહાસ નથી પહોંચ્યો? નૂહની કોમ, આદ, સમૂદ, ઇબ્રાહીમની કોમ, મદ્યનના લોકો અને એ વસ્તીઓ જેમને ઉલટાવી દેવામાં આવી. તેમના રસૂલો તેમની પાસે સાફ સાફ નિશાનીઓ લઈને આવ્યા. પછી અલ્લાહનું કામ એ ન હતું કે તેમની ઉપર જુલ્મ કરતો, પરંતુ તેઓ પોતે જ પોતાની ઉપર જુલ્મ કરનારા હતા. يأمرون بالمعروف وينهون عن المنكر ويقيمون الصلاة મોમિન પુરુષો અને મોમિન સ્ત્રીઓ એ સૌ એકબીજાના મિત્રો છે, ભલાઈની આજ્ઞા આપે છે અને બુરાઈથી રોકે છે, નમાઝ કાયમ કરે છે, ઝકાત આપે છે અને અલ્લાહ અને તેના રસૂલનું આજ્ઞાપાલન કરે છે. આ એ લોકો છે જેમની ઉપર અલ્લાહની રહેમત જરૂર ઉતરશે. બેશક અલ્લાહ સૌની ઉપર વર્ચસ્વ ધરાવનાર અને ડાપણવાળો છે. આ મોમિન પુરુષો અને સ્ત્રીઓ સાથે અલ્લાહનો વાયદો છે કે તેમને એવા બાગો આપશે જેમની નીચે નદીઓ વહેતી હશે, તેઓ તેમાં હંમેશા રહેશે. એ સદાબહાર બાગોમાં તેમના માટે સ્વચ્છ ઘરો હશે અને સૌથી વધીને એ કે અલ્લાહની પ્રસન્નતા તેમને પ્રાપ્ત હશે. આ જ મોટી સફળતા છે. હે નબી, કાફીરો અને દંભીઓ બંનેનો પૂરેપૂરી તાકાતથી મુકાબલો કરો અને તેમની સાથે સખ્તાઈપૂર્વક વર્તો. છેવટે તેમનું ઠેકાણું જહન્નમ છે અને તે સૌથી ખરાબ ઠેકાણું છે. આ લોકો અલ્લાહના સોગંદ ખાઈ ખાઈને કહે છે કે અમે એ વાત નથી કહી, જો કે તેમણે ચોક્કસ એ કુફરની વાત કહી છે. તેઓ ઇસ્લામનો સ્વીકાર કર્યા બાદ કુફર આચરી બેઠા અને તેમણે એ બધું કરવાનો ઈરાદો કર્યો જેને પૂરો ન કરી શક્યા. તેમનો આ બધો રોષ આ જ વાત માટે છે કે અલ્લાહ અને તેના રસૂલે પોતાની કૃપાથી તેમને ધનવાન બનાવી દીધા છે. હવે જો તેઓ પોતાનું આ વર્તન બદલે તો તે તેમના જ માટે સારું છે, અને જો આમ કરતા અટકશે નહીં તો અલ્લાહ તેમને અત્યંત પીડાકારી સજા આપશે, દુનિયામાં પણ અને આખિરતમાં પણ. અને ધરતી ઉપર કોઈ નથી જે તેમનો હિમાયતી અને મદદગાર થાય. તેમના પૈકી કેટલાક લોકો એવા પણ છે જેમણે અલ્લાહ સાથે કરાર કર્યો હતો કે જો તેણે પોતાની કૃપા વડે અમને નવાજ્યા તો અમે દાન કરીશું અને સદાચારી બનીને રહીશું. પરંતુ જ્યારે અલ્લાહે તેમને પોતાની કૃપાથી ધનવાન કરી દીધા તો તેઓ કંજૂસી કરવા માંડ્યા અને પોતાના કરારથી એવા ફર્યા કે તેમને આની પરવા સુદ્ધા નથી. પરિણામ એ આવ્યું કે આ કરાર ભંગના કારણે જે તેમણે અલ્લાહ સાથે કર્યો હતો અને એ ઝૂઠના કારણે જે તેઓ બોલતા રહ્યા, અલ્લાહે તેમના દિલોમાં દંભ નાખી દીધો જે તેની સમક્ષ તેમની હાજરીના દિવસ સુધી તેમનો પીછો નહીં છોડે. શું આ લોકો જાણતા નથી કે અલ્લાહને તેમના છુપા ભેદ અને તેમની છુપી ગુસપુસ સુદ્ધાની ખબર છે અને તે સર્વ અદ્રશ્યની વાતોથી સંપૂર્ણપણે માહિતગાર છે. الَّذِينَ لَا يَجِدُونَ إِلَّا جُهْدَهُمْ فَيَسْخَرُونَ مِنْهُمْ سَخِرَ اللَّهُ مِنْهُمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ. તે ખૂબ જાણે છે એ કંજૂસ ધનવાનોને, જેઓ સ્વેચ્છાએ ધન કુરબાન કરનારાઓને મહેણા મારે છે અને એ લોકોની મજાક ઉડાવે છે જેમની પાસે અલ્લાહના માર્ગમાં આપવા માટે એ સિવાય કંઈ નથી જે તેઓ પોતાની જાત ઉપર કષ્ટ ઉઠાવીને આપે છે. અલ્લાહ આ મજાક ઉડાવનારાઓની મજાક ઉડાવે છે અને તેમના માટે પીડાકારી સજા છે. હે નબી, તમે ચાહે આવા લોકોની માફી માટે વિનંતી કરો કે ન કરો, જો તમે 70 વખત પણ તેમને માફ કરી દેવાની વિનંતી કરશો તો અલ્લાહ તેમને હરગિજ માફ નહીં કરે, કેમ કે તેમણે અલ્લાહ અને તેના રસૂલ સાથે કુફ્ર કર્યું છે અને અલ્લાહ નાફરમાન લોકોને મુક્તિનો માર્ગ દેખાડતો નથી. لا જે લોકોને પાછળ રહી જવાની પરવાનગી આપી દેવામાં આવી હતી તેઓ અલ્લાહના રસૂલનો સાથ નહીં આપવા અને ઘરમાં બેસી રહેવા માટે ખુશ થયા અને તેમને અલ્લાહના માર્ગમાં જાન અને માલથી જિહાદ કરવાનું ગમ્યું નહીં. તેમણે લોકોને કહ્યું, આવી સખત ગરમીમાં ન નીકળો. તેમને કહો કે જહન્નમની આગ આનાથી પણ વધુ ગરમ છે. કદાચ તેમને આનું ભાન હોત. હવે તેમને હસવું ઓછું અને રડવું વધારે જોઈએ, કેમ કે જે દુરાચાર તેઓ કમાતા આવ્યા છે તેનો બદલો આવો જ છે કે તેમણે તે બદલ રડવું જોઈએ. જો અલ્લાહ તમને તેમની વચ્ચે પાછા લઈ જાય અને હવે પછી તેમના પૈકી કોઈ જૂથ જિહાદ માટે નીકળવાની તમારી પાસે પરવાનગી માંગે તો સ્પષ્ટ કહી દેજો, હવે તમે મારી સાથે હરગિજ આવી શકતા નથી અને ન તો મારી સાથે રહી કોઈ દુશ્મન સાથે લડી શકો છો. તમે પહેલાં બેસી રહેવાનું પસંદ કર્યું હતું તો હવે ઘરે બેસનારાઓ સાથે જ બેસી રહો. અને ભવિષ્યમાં તેમના પૈકી જે કોઈ મૃત્યુ પામે તેની જનાઝાની નમાઝ પણ તમે હરગિજ ન પડતા અને ન તો ક્યારે તેની કબર પાસે ઊભા રહેશો, કારણ કે તેમણે અલ્લાહ અને તેના રસૂલ સાથે કુફર કર્યું છે અને તેઓ મૃત્યુ એવી હાલતમાં પામ્યા છે જ્યારે તેઓ નાફરમાન હતા. તેમનું ધનિકપણું અને તેમની બહોળી સંતાન તમને ધોકો ના આપે. અલ્લાહે તો ઈરાદો કરી લીધો છે કે આ ધન દોલત અને સંતાન વડે તેમને આ જ દુનિયામાં સજા આપે અને તેમના પ્રાણ એ હાલતમાં નીકળે કે તેઓ કાફિર હોય. જ્યારે પણ કોઈ સૂરા આ વિષય અંગે ઉતરી કે અલ્લાહને માનો અને તેના રસૂલ સાથે મળીને જિહાદ કરો, તો તમે જોયું કે જે લોકો તેમના પૈકી શક્તિમાન હતા તેઓ જ તમને વિનંતી કરવા લાગ્યા કે અમને જિહાદમાં ભાગ લેવામાંથી માફ કરવામાં આવે, અને તેમણે કહ્યું કે અમને છોડી દો કે અમે બેસનારાઓની સાથે રહીએ. આ લોકોએ ઘરમાં બેસી રહેનારી સ્ત્રીઓમાં સામેલ થવાનું પસંદ કર્યું અને તેમના દિલો ઉપર મહોર મારી દેવામાં આવી. આથી તેમની સમજમાં હવે કંઈ નથી આવતું. આનાથી ઉલટું રસૂલ અને એ લોકોએ જેઓ રસૂલની સાથે ઈમાન લાવ્યા હતા પોતાના જાન અને માલ વડે જિહાદ કરી અને હવે બધી જ ભલાઈઓ તેમના જ માટે છે અને તેઓ જ સફળતા પામવાના છે. અલ્લાહે તેમના માટે એવા બાગ તૈયાર કરી રાખ્યા છે જેની નીચે નદીઓ વહી રહી છે, તેમાં તેઓ હંમેશા રહેશે. આ છે ભવ્ય સફળતા. બધું આરબો પૈકી પણ ઘણા લોકો આવ્યા જેમણે બહાના કર્યા જેથી તેમને પણ પાછળ રહી જવાની પરવાનગી આપવામાં આવે. આવી રીતે બેસી રહ્યા એ લોકો જેમણે અલ્લાહ અને તેના રસૂલ સાથે ઈમાનનો ઝૂઠો કરાર કર્યો હતો. આ બધુઓ પૈકી જે લોકોએ કુફરોનો માર્ગ અપનાવ્યો છે ટૂંક સમયમાં જ તેઓ પીડાકારી સજા પામશે. વૃદ્ધ અને બીમાર લોકો અને એ લોકો જેમની પાસે જિહાદનો ખર્ચ નથી, જો પાછળ રહી જાય તો કોઈ હરજ નથી, જ્યારે તેઓ નિખાલસ હૃદયથી અલ્લાહ અને તેના રસૂલના વફાદાર હોય. આવું ભલું વર્તન કરનારા લોકોને દોષ આપવા માટે કોઈ કારણ નથી, અને અલ્લાહ દરગુજર કરનાર અને દયાળુ છે. Yeah. આવી જ રીતે એ લોકોને પણ દોષ આપવાનું કોઈ કારણ નથી જેમણે પોતે આવીને તમને વિનંતી કરી હતી કે અમારા માટે વાહનો પૂરા પાડવામાં આવે, અને જ્યારે તમે કહ્યું હતું હું તમારા માટે વાહનોની વ્યવસ્થા નથી કરી શકતો તો તેઓ મજબૂર થઈ પાછા ગયા, અને એ હાલત હતી કે તેમની આંખોમાંથી અશ્રુ વહી રહ્યા હતા, અને તેમને એ વાતનું ઘણું દુઃખ હતું કે તેઓ પોતાના ખર્ચે જહાજમાં સામેલ થવા માટે શક્તિ નથી ધરાવતા. અલબત્ત એ લોકોનું વર્તન વાંધાજનક છે જેઓ ધનવાન છે અને છતાં પણ તમને વિનંતી કરે છે કે તેમને જિહાદમાં સામેલ થવામાંથી મુક્તિ આપવામાં આવે. તેમણે ઘરમાં બેસનારી સ્ત્રીઓમાં સામેલ થવાનું પસંદ કર્યું અને અલ્લાહે તેમના હૃદયો ઉપર મહોર મારી દીધી. તેથી હવે આ લોકો કંઈ જાણતા નથી કે અલ્લાહને ત્યાં તેમના આ વર્તનનું શું પરિણામ આવવાનું છે.